वाल्मीकि रामायण अरण्यकांड 55मो सर्ग। रावणे सीता ने पोताना अंतपुरना दर्शन करावा अने पोतानी पत्नी बनी जवा समझावा। आ रीते 8 महाबली भयंकर राक्षसोने जनस्थान में जवानी आज्ञा आपीने रावणे विपरीत बुद्धि ने कारणे पोताने कृतकृत्य मान्यो। ए विदेहकुमारी सीतानु स्मरण करीने કામબાણોથી અત્યંત પીડિત થઈ રહ્યો હતો, તેથી એમને જોવા માટે બહુ ઉતાવળે પોતાના રમણીય અંતપુરમાં પ્રવેશ કર્યો। એ ભવનમાં પ્રવેશ કરીને રાક્ષસરાજ રાવણે જોયું કે સીતા રાક્ષસીઓની વચ્ચે બેસીને દુઃખમાં ડૂબી રહ્યા છે। એમના મુખ પર આંસુઓની ધારા વહી રહી છે અને એ શોકના અતિરેકને કારણે અત્યંત દુઃખી અને રાંક બનીને વાયુના વેગથી પ્રભાવિત થઈને સમુદ્રમાં ડૂબતી નૌકા જેવા લાગે છે। મૃગોના ટોળાઓથી વિકૃતિ પડીને કૂતરાઓથી ઘેરાયેલી એકલી હરણી જેવા દેખાય છે। શોકવશ રંક અને વિવશ થઈને નીચું જોઈને બેઠેલા સીતાની પાસે જઈને રાક્ષસરાજ નિશાચર રાવણે એમને પરાણે પોતાના દેવગૃહ જેવું સુંદર ભવન દેખાડ્યું। એ ઊંચા ઊંચા મહેલો અને 7 માળિયા ભવનોથી ભરચક હતું। એમાં હજારો સ્ત્રીઓ રહેતી હતી, ટોળે ટોળા જાત જાતના પક્ષીઓ ત્યાં કલરવ કરી રહ્યા હતા। વિવિધ પ્રકારના રત્નો એ અંતઃપુરની શોભા વધારતા હતા। એમાં અનેક મનોહર થાંભલા હતા, જ્યાંથી દાંત અને પાકું સોનું, સ્ફટિકમણી, ચાંદી, હીરા અને નીલમ જડેલા હોવાથી અતિ અદ્ભુત દેખાતા હતા। એ મહેલમાં દિવ્ય દદુંભ્યનો મધુર ધ્વનિ થઈ રહ્યો હતો। એ અંતઃપુરને તપાવેલા સોનાના આભૂષણોથી સજાવવામાં આવ્યું હતું। રાવણ સીતાને સાથે લઈને સોનાની બનાવેલી અદ્ભુત નિસરણી પર ચડ્યો। ત્યાં હાથી દાંત અને ચાંદીની બનેલી બારીઓ હતી, જેથી સુંદર લાગતી હતી। સોનાની જાળીઓથી ઢાંકેલી મહેલોની હારમાળા પણ ત્યાં દેખાતી હતી। એ મહેલમાં જે ભૂમિનો ભાગ હતો એ સફેદ ચૂનાથી પાકો બનાવવામાં આવ્યો હતો અને એ ભાગોમાં મણી જડવામાં આવ્યા હતા, જેના લીધે એ બધા જ ભૂમિ ભાગો અદ્ભુત દેખાતા હતા। દશગ્રીવે પોતાના મહેલની એ બધી વસ્તુઓ મૈથલીને દેખાડી। રાવણે ઘણી બધી વાવડીઓ અને જાત જાતના ફૂલોથી આચ્છાદિત ઘણી બધી તલાવડીઓ પણ સીતાને દેખાડી। સીતાએ બધું જોઈને શોકમાં ડૂબી ગયા। એ પાપાત્મા નિશાચર વિદેહી નંદની સીતાને પોતાનું આખું સુંદર ભવન દેખાડીને એમને લોભાવવાની ઈચ્છાથી આમ બોલ્યા, સીતા, મારા અધીન 32 કરોડ રાક્ષસ છે। આ સંખ્યામાં બાળકો અને વૃદ્ધોની ગણતરી કરી નથી। ભયંકર કર્મ કરનારા આ બધા રાક્ષસોનો હું જ સ્વામી છું। મારા એકલાની સેવામાં 1000 રાક્ષસો રહે છે। વિશાલ લોચના, મારું આખું રાજ્ય અને જીવન તમારા પર જ અવલંબિત છે, અથવા બધું તમારા ચરણોમાં સમર્પિત છે। તમે મને પ્રાણથી પણ વધારે પ્રિય છો। સીતા, મારું અંતઃપુર મારી અનેક સુંદર પત્નીઓથી ભરેલું છે, તમે બધાના સ્વામીની બનો। પ્રિયા, મારી પત્ની બની જાઓ, મારા હિતકર વચનને માની લો, એમાં રુચિ કરો। એનાથી વિપરીત વિચાર મનમાં આણવાથી તમને શું લાભ થશે? મારો સ્વીકાર કરો, હું પીડિત છું, મારા પર કૃપા કરો। સમુદ્રથી ઘેરાયેલી આ લંકાના રાજ્યનો વિસ્તાર 100 યોજન છે। ઇન્દ્ર સહિત સગડા દેવતાઓ અને અસુરો મળીને પણ આનો નાશ કરી શકે એમ નથી। દેવતાઓ, યક્ષો, ગંધર્વો તથા ઋષિઓમાં પણ હું કોઈ એવો નથી જોતો કે જે પરાક્રમમાં મારી તોલે આવે। રામ તો રાજ્ય ભ્રષ્ટ, દીન, તપસ્વી, પગે ચાલનારા અને મનુષ્ય હોવાના કારણે અલ્પ તેજ ધરાવનારા છે, એમને લઈને શું કરશો? સીતા, મને જ અપનાવો, હું તમારા યોગ્ય પતિ છું। ભીરુ, યુવાની કાયમ રહેવાની નથી, તેથી અહીં રહીને મારી સાથે રમણ કરો. વરાણના, સીતા, હવે તમે રામના દર્શનનો વિચાર માંડી વાળો. એ રામમાં એટલી શક્તિ ક્યાં છે કે અહીં સુધી આવવાનો મનોરથ પણ કરી શકે? આકાશમાં અત્યંત વેગથી વિચરતા પવનને દોરડાથી બાંધી શકાતો નથી, અથવા પ્રજ્વલિત અગ્નિની નિર્મળ જ્વાળાઓને હાથ વડે પકડી શકાતી નથી. શોભના, હું ત્રણેય લોકમાં કોઈ એવો વીર જોતો નથી જે મારી ભુજાઓથી સુરક્ષિત તમને પરાક્રમ કરીને અહીંથી લઈ જઈ શકે. લંકાના વિશાળ રાજ્યનું તમે જ પાલન કરો. મારા જેવા રાક્ષસો, દેવતાઓ તથા સંપૂર્ણ ચરાચર જગત તમારા સેવકો બનીને રહેશે. સ્નાનના જળથી આદ્ર અથવા લંકાના રાજ્ય પર પોતાનો અભિષેક કરાવીને જેના જળથી આદ્ર થઈ સંતુષ્ટ થઈને તમે તમારી જાતને ક્રીડા વિનોદમાં પરોવો. તમારું પહેલાંનું જે દુષ્કર્મ હતું એ વનવાસનું દુઃખ આપીને સમાપ્ત થઈ ગયું. હવે તમારું જે પુણ્ય કર્મ બાકી છે એનું ફળ અહીં ભોગવો. મિથિલેશ કુમારી, તમે મારી સાથે અહીં રહીને બધા પ્રકારના પુષ્પહાર, દિવ્ય ગંધ અને શ્રેષ્ઠ આભૂષણ વગેરેનું સેવન કરો. સુંદર કટી પ્રદેશના સુંદરી, એ સૂર્ય જેવું પ્રકાશિત થતું પુષ્પક વિમાન મારા ભાઈ કુબેરનું હતું, એને મેં બળપૂર્વક જીતી લીધું છે. તે અત્યંત રમણીય, વિશાળ તથા મનના વેગે ચાલનારું છે. સીતા, તમે એમાં મારી સાથે બેસીને સુખપૂર્વક વિહાર કરો. વરારોહા સુમુખી, તમારું આ કોમળ જેવું સુંદર, નિર્મળ અને મનોહર દેખાતું મુખ શોક પીડિત હોવાથી શોભતું નથી. જ્યારે રાવણ આવી વાતો કહેવા લાગ્યો ત્યારે પરમ સુંદરી સીતાદેવી ચંદ્રમા જેવા મનોહર પોતાના મુખને પાલવથી ઢાંકીને ધીરે ધીરે આંસુ સારવા લાગ્યા. સીતા શોકથી અસ્વસ્થ થઈ રહ્યા હતા. ચિંતાથી એમની કાંતિ નષ્ટવત થઈ ગઈ હતી અને ભગવાન રામનું ધ્યાન કરવા લાગ્યા હતા. એ સ્થિતિમાં એમને એ વીર નિશાચર રાવણે આમ કહ્યું, વિદેહનંદની, પોતાના પતિના ત્યાગ અને પરપુરુષના અંગીકારથી જે ધર્મલોપની આશંકા થાય છે એના કારણે તમારે અહીં લજ્જિત થવું ન જોઈએ. આવી લજ્જા વ્યર્થ છે. દેવી, તમારી સાથે મારો જે સ્નેહ સંબંધ થશે એ આર્ષ ધર્મશાસ્ત્રો દ્વારા સમર્થિત છે. અહીં ધર્મશાસ્ત્રનો ઉલ્લેખ છે. આમ કહીને રાવણ દેવીને સીતાને છળવા ઈચ્છતો હતો. વાસ્તવમાં આવા પ્રાપ કૃત્યનું સમર્થન ધર્મશાસ્ત્રોમાં ક્યાંય નથી. કુમારી કન્યાના બળપૂર્વક અપહરણને શાસ્ત્રમાં રાક્ષસ વિવાહ કહ્યો છે, પરંતુ એ પણ નિંદ જ માનવામાં આવ્યો છે. અહીં તો એ પણ નથી, વિવાહિતા સતી સાધુનો પણ ઘોર પાપ મનાય છે. આ પાપથી સોનાની લંકા માટીમાં મળી ગઈ અને રાવણ દળ બળ કુળ પરિવાર સહિત નષ્ટ થઈ ગયો. રાક્ષસ વિવાહનું જે ઉલ્લેખ મનુસ્મૃતિમાં છે એમાં કુમારી કન્યા હોય તો રાક્ષસ વિવાહને યોગ્ય ગણી શકાય છે, પણ અહીં તો સીતા પરણિત હોવાથી તે પણ આપણા શાસ્ત્રના વિધાન પ્રમાણે ખોટું જ છે. એટલે ખાલી ખોટી વાત કરી અને સીતાજીને છળવા માટે રાવણે એવું કીધું હતું કે આ આર્ષ ધર્મશાસ્ત્ર દ્વારા સમર્થિત છે, એવું નહોતું. આગળ, તમારા કોમળ અને સુવાણા ચરણો પર હું મારા દસે માથા મૂકી રહ્યો છું. હવે તરત મારા પર કૃપા કરો. હું હંમેશા તમારે અધીન રહેનાર દાસ છું. મેં કામાગ્નિથી સંતપ્ત થઈને આ વાતો કહી છે, શૂન્ય નિષ્ફળ ન થાય એવી કૃપા કરો. કેમ કે રાવણ કોઈ સ્ત્રીને માથું નમાવીને પ્રણામ નથી કરતો, માત્ર તમારી સામે એનું માથું નમ્યું છે. મિથિલેશ કુમારી જાનકીને આમ કહીને કાળને વશ થયેલો રાવણ મનમાં માનવા લાગ્યો કે હવે આ મારે વશ થઈ ગઈ. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 55મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.